શું કોઈને લેવા દેવા નથી, પોત પોતાના હિસાબ પાસે પ્રકૃતિ પ્રગતિ ના હિસાબ નો છે, કુદરત કુદરત ના હિસાબ માં છે, આત્મા આત્મા ના હિસાબ માં છે, મોક્ષ મોક્ષ ના હિસાબ માં. જો આત્મા છે તો મોક્ષ છે, જો આત્મા નથી તો મોક્ષ નથી. જો તમે આત્મ સ્વરૂપ છો તો મોક્ષ તમારો છે, અને પ્રકૃતિ સ્વરૂપ છો તો મોક્ષ તમને બંધન છે. શું કહ્યું? પ્રકૃતિ સ્વરૂપ અવસ્થા સ્વરૂપ હોય, કેવી હોય? પર્યાસ કરે નિરંતર, અને અને આત્મા નિત્ય સ્વરૂપ હોય, નિત્ય સ્વરૂપ હોય, સ્વાભાવિક આનંદ, સ્વાભાવિક સ્વાભાવિક. તો પછી દેવ ને હોડું હયારું નહી, ને કશું હિયારું છે જ નહીં. આ તો માની બેઠો છે, પ્રકૃતિ સુધારે, એની પાસે દંડો લઈને મળી જાય. આટલા પાસે દંડો લઈને પડે એમ શું કેવું? કેટલાય બાબતોમાં છૂટતું જ નથી, કેટલી બધી બાબતોમાં ચોટાડ એટલી બધી હોય, તેમ નક્કી કરે આટલું આટલું પાકું છે, પણ છતાંય તેમ ચાર ખમડિયો ફરાવીને જ જાય. એ તમે ગમે તેટલું નક્કી કરો, 100 વખત બોલો, એક ફેરતામાં રહો, અને જ્યાં પેલું આવે તો ચાર ચકડીઓ ફરાય તો પછી પછી જાય, પણ એ ચાર ખમડિયો ફરવાનું જતું નથી. તેનું શું કહું? એ તો પછી આપણે આપણે આટલા બધા શુદ્ધાત્મા ઓછા થયા, પણ આ પ્રકૃતિ તો આપણને ગોઠવી કરીને જ જાય, ગમે તેટલી જાગૃતિ રાખીએ તો. એવું છે ને, અમે તમને શું કહીએ છીએ કે જુઓ, તમે મોક્ષમાં જ છો, હા, તો કેમ નથી લાભ મળતો? તમે તો લેવા ગયા હતા, 1200 મેળવા ગયા છો, પાછું આવવું પડે ને? બીજી કોઈ પાસે નહીં પહોંચે, પાછું આવવું પડે. તો પાછું આવવું પડે તો એમ કલ્પના કરીએ, આવી ગયો તો બની શકે એમ છે? ભલે પાછું આવવાનું. પછી એટલી મોટી ગેપ દેખાયા કરે હવે, એ એટલે એની એમ કે ગેપ મોટી મોટી દેખાતી જાય. કેવી ગેપ? આપણા નિશ્ચય અને વ્યવહારની ગેપ મોટી મોટી દેખાતી જાય. હવે વધારે તકલીફ વધારે થાય ને, પહેલા તો અર્ધ જાગ્રત કે વ્યવહાર અવસ્થા હતી ને, ત્યારે તો વાંધો નતો, પણ હવે જયારે નિશ્ચય અને વ્યવહારમાં 1200 મહિલા વરા ગયા હતા, તમે જોયું કે હવે પાછા જઈએ, દાદા ને રૂમ માં પાછા જઈએ, તો આપડે ભૂલ જગ્યા પર આવ્યા એટલે મોક્ષ નું ફાયદો થશે. બરાબર? તમે સાથે એમ જાણ્યું, ત્યાંથી 2 મિલ પાછા ફર્યા પાછા, પછી પાછા બેઠા, બરોબર, પાછા બેઠા. તમારે કશું કરવાનું એમ કરી દઈશું, પેલા તો પોતે ચાલતો હતો, અને હવે તો ચંદ્રકાંતજી ચાલે તે કેવો ઠંડામાં ચાલે છે, બધું જોતા જોતા ધ્યાન રાખતા. પહેલા જયારે બેભાન અવસ્થા હતી ત્યારે એનો અફસોસ નતો, હવે છે ને ત્યારે એનો અફસોસ વધ્યા કરે ને. તમે તો તમે છૂટા ને છૂટા જ છે બધી રીતે, અફસોસ જેટલા હોય ચંદ્રકાંત. પ્લેન હોય જલ્દી અવાય ને પાછું, આ તો ચાલી ચાલી ને દમ નીકળે. એરોપ્લેન માં ગયેલા, અને આવીને પાછું ચાલવાનું. એ ટિકિટ ભાડા ના પૈસા આપી દો ને, લઈ શકે છે? પુરસાદ તો થયેલો છે, પુરુષ તો થયેલો છે, પુરુષ થયેલો પુરસાદ થાય. એ 2-3 કલાક મેં ધ્યાનમાં શુદ્ધ ઉપયોગમાં રહ્યો પ્લેનની માફી દેલી છે. કારણ કે આપણું આ કેવું જ્ઞાન છે, નાસ્તિક છે, પણ એ આવી શોધખાણ પાછળ જ મંડ્યા છે. ભાવે પણ તે છે, ભાવે મિશ્ર ચેતન છે, ભાવે મિશ્ર એ જ ચેતન છે. પણ એ ચેતન ના હોય તો પછી બધું ચાલે કેમ? ચેતન ચાલી રહ્યું છે, ચેતન જરાય વપરાયા સિવાય ચેતન છે, પણ એ સહેજે વપરાયા સિવાય, એક ટકો વપરાયા સિવાય આ જગત ચાલે. વપરાયા સિવાય પણ એને આધાર તો ચેતન જ છે ને. આ તો હાજરી છે, હા હાજરી, જગત શું મારી બેઠે કે બધું ચેતન જ વપરાય રહી. ચેતન વપરાય તો આ બધું હલાય ચલાય ખવાય પીવાય બોલાય વાતચીત થાય. હા અમે શું કહીએ, અમે કશું ચેતન જ નહીં વપરાય. એક પરસન્ટ ચેતન વપરાય નથી. અમારું મિશ્ર ચેતન પેદા કર્યું છે. ટકરો ફૂટી જાય અને પદાર્થો ફૂટી જાય તો એને પરમ પ્રેમ પ્રાપ્ત થાય, અને જે પરમ પ્રેમ પ્રાપ્ત થાય તો બધે સુખ પેદા થાય. પરમ પ્રેમ પ્રાપ્ત થાય એ જ પરમાત્મા પ્રકાશ થઈ ગયો, એ જ પરમાત્મા પ્રકાશ. એ દાદા દરેક દરેક દરેક દર્દી ની પાસે દરેક માણસ જાય છે અને એ લોકો ત્યાં ટકોરો મારવાનો પ્રયત્ન કરે છે. જે કોઈ પણ માણસ માનવ શાસ્ત્રી ની પાસે જાય છે તેને રીત ખબર નથી, પણ એ એવી જેમ કે ટકોરી જુએ છે કે આ કોઈ જગ્યાએ મનમાં કઈ ટકોરો મારે અને પેલું અંદર થી ફૂટે એને માટેના બધા પ્રયત્નો માનવ શાસ્ત્રીઓ કરે. એટલે મૂળ તો નથી પૂરતું, પણ એની નજીક એ લોકો લઈ જવાનો પ્રયત્ન કરે. મૂળ નથી પૂર, પણ તમારી આપણી પ્રકૃતિને જોડાવી જોડાવીને જાગૃત કરીને બુદ્ધિથી જેટલું થાય એટલી રીતે જાગૃત કરીને જોવાનું અને જાણવાનું માનવ શાસ્ત્રીઓ બધાને શીખવાડે છે. ઝલકો મળ્યા કરે, એ લોકો ત્યાં નહીં પહોંચે. ઝલક બધાને ઝલક તો તમને બધાને આવે, પણ અહંકાર ને લઈને ઝલક તમને પ્રકાશ પકડાય નહીં. બરોબર, એમ જ છે. એ લોકો દાદા છે કે જે આપણે વિતરાગમાં તમે કહો ને, એટલી ઝલકો આવેલી જ્ઞાન લીધા પહેલા, જ્ઞાન પામ્યા પહેલા, હા, એટલી ઝલકો આવેલી. એ તો હું એને આઈસી ની વાત સમજી છું. બાકી વર્ગનો એક માણસ આ મારી વાત કબૂલ નહીં કરે. અહોના ધંધામાં, અહોના વિષયોમાં એટલે જાગૃતિ વર્ત્યા કરે, આખી જાગૃતિ. અને તમારી જાગૃતિ તો પદ્ધતસર રહે કે રિયલ રિયલ ને છોડે નહીં અને રિલેટિવ પકડે. શું કહ્યું? ખબર પડે ને? હા, એ તો પુરુષાર્થ કરીએ છીએ, એ જાતનો પુરુષાર્થ કરીએ છીએ. પણ એટલે સખત ચોટ આવે તે વખતે એમ કે ફોર અ મોમેન્ટ એમ કે રિયલ માંથી તદ્દન બહાર થતા તમારા એકલું સંપૂર્ણ સત્ય જેને કહેવામાં આવે છે. બીજું બધું કોઈ કહે છે કે થોડું સત્ય ઓછું, ના, સત્ય જ નથી. શું કહ્યું? એમાં સત્ય જેવી વસ્તુ સત્ય આવી નાખ્યું ભાઈ. અને જગતમાં જે ચાલે છે ને બધું બધું ધર્મ બર્મ બધું તે બધું રિલેટિવ છે, વિનાશી છે. શું છે? સત્ય વિજ્ઞાન ક્રિયાકારી હોય. કેવું ભાઈ? જયારે બહારનું જ્ઞાન તમારે છે ત્યારે માથા ફોડ કરવી પડે. આજે બધા મોટા મોટા ધર્મો વાળા કહેતા છે, પણ બીજી કઈ ના થાય એટલા માટે પહેલ કહે છે કે આવું નથી. બીજી કઈ બધા એવું છે તો પછી અમાર શું છે? જોવું પડે. તમે 10 લાખ વર્ષે તે છૂટ આપું છે ને? બધા જુઓ, આ વસ્તુ છે આવી, અને આવું નથી બહાર કોઈ જગ્યાએ. ફરી આવો તાલ રહી મળે. હા, એ વાત આવે એ છે ને. હમણાં હમણાં કસ્ટમર છેલ્લું લેક્ચર હતું મુંબઈ જવા. ફોલોઅર્સ હોય બે ચાર, અને બુદ્ધિવાદી બધા ફોલોઅર્સ હોય. બુદ્ધિવાદી પણ ફોલોઅર્સ એટલે શું? નેક્સ્ટ ટાઈમ આમ તેમ જો ટ્રાય પડી ગઈ તો ઉપાધિ પાછી. શું કહ્યું? એમાં કશો ભરી વાર નહીં, એક અક્ષરે ભરી વાર નહીં. અરે જો થવાનું નથી એમ કેવામાં આવે છે કે આપણા લોકો જતા તો કોઈ પણ જાતનું જ્ઞાન જ નથી. એ સ્ટેન્ડર્ડ વાઇઝ જ્ઞાન છે. કેવું છે? શાંતિ અદભુત મળે, દર્શન લખી છે. એના માટે અભિપ્રાય દાદા લખાણ નો એવો છે. હા, પણ ક્રાઇસ્ટ એ લખી છે. કારણ કે અમે એમને એક લખ્યું કે ક્રાઇસ્ટ વર્લ્ડ વાર માટે બહુ સોનું છે. એ બધું આ દેશમાં નથી કહેવું. આ દેશમાં તો એમને એમ જ કેવું પડે કે હું બોલું છું, પણ તમે તમારે કશું તમે કશું કરવાનું નથી. એવું કે છે ખરા છે ખરા. અને આ કરે નહીં. આ તો આ કેવા છે? રામધૂની રોગ છે. બરાબર છે. કરવા માટે તમે સત્ય કહ્યું, સત્ય ધર્મ ક્યાં આવે સંપૂર્ણ કે જ્યાં જ્યાં ઝઘડાઓ નાના બાળકો દોઢ વર્ષ બાળે ભણેલા બધાને પોસાય, બધા એડજસ્ટ થાય, એનું નામ સત્ય. સત્ય ત્યાં વાસ્તવિકતા હોય. આ તો અમુક ટાઈ વાળું એડજસ્ટ થાય એને વાસ્તવિકતા થઈ તો ભાઈ તો સ્ટેન્ડર્ડ છે. પણ એ સ્ટેન્ડર્ડ ઉપર થી સમજીને આવે છે તો મજા થઈ જાય. હા તો એને દાદા બહુ બહુ એ ઊંચી કક્ષાને વહેલો પામે દાદા. તો એ કારણ કે કચરો પહેલો એ પ્રિલિમિનરી રાઉન્ડ માં કચરો સાફ કરી આપે છે દાદા. પ્રિલિમિનરી રાઉન્ડ એ મેટ્રિક ની પરીક્ષા જેવો બધું તારે સત્ય વાસ્તવિક સત્ય બધું તારે બરોબર કેમ થાય ઉઠવું છે. હા હા આપને પણ ભગવાન કહે છે, રજનીશ ભગવાન કહે છે, એમાં શું આપ કોઈને વાંધો આવવો જોઈએ? અમને કોઈ જાતનો વાંધો નથી. રજનીશ ને ભગવાન તો જે કોઈ પોતાના અધિકાર ની વાત આપને પણ કહે છે ને કે છે જય સત્યનારાયણ. દાદાને કાજે કોઈ ચિંતા કરજો નહીં, સમ શિખર પહાર ઉપરે વાસનાથની સમ્મુખે દાદા એ ભગવાન દાદા વાસે એ કલ્યાણ પ્રવૃત્તિ યોજાશે અને એ મારા શરીર ચકી કલ્યાણ માર્ગ વિશ્વના યોજાશે સૌમાત્માઓને આજે સંકેતો કેવડાવ્યા શ્રી મંદર સ્વામીએ ન કોઈ ચિંતા કરશો દાદા ભગવાનની અમર રાખડી બાંધી માયંબિકાએ અમર રાખડી બાંધી માયંબિકાએ સૌમાત્માએ આજે વિનંતી કરી ભગવાન શ્રી મંદર સ્વામીને કે ઉસ્તાદ અમારા એ મને અમર પદ આપજો જે ઉસ્તાદે અમને જોડ રાગ શીખવાડ્યો જે ઉસ્તાદે અમને તમારું અનુસંધાન કરાયું ચરણ વિધિ થી અમે તમાને પામી ગયા તમારી પુણ્યભૂમિને પામી ગયા એ ઉસ્તાદ પાસે અજી છત્રીસ રાગ રાગિણી શીખવાની બાકી રહી પ્રભુ શ્રી મંદર સ્વામી અમારી વિનંતી સુણજો ને દાદા ને અમર પદ આપજો પુષ્પની વૃષ્ટિ દાયે યે જરા શરમહી ને યે મનાંગુષ્ટમાંથી દૂધની ધારા વહી સંકેત મળ્યો અમને યે અમર પદનો ને કેવળી પદનો યે સંકેત મળ્યો જય સચ્ચિદાનંદ આગળ નો પણ છેતરી ગયો તેને અંબર અંબર કરીએ કારણ નવરા પડ્યા પછી બિહારી કેવા રાખશું તમે બેસાડી કેવા રાખશું બધા પ્રયત્ન મેં કરી જોયા પાછો મારા જ્ઞાન માં તો હોય જ પણ અનુભવ માં કેમ આવ્યું નહીં બધા પ્રયત્ન કરી જોયા જો આપવું તો અપાતા જ નથી કારણ જરૂર છે તો નથી સમજાય છે એવું આ જગત છે બોલો માટે કોઈ પણ આશા કશું કશું રાખવું નહી આશા આપડા વ્યવસ્થિત ની કઈ આપડે વ્યવસ્થિત ભડકવું નહીં આખું અમદાવાદ કમાય છે તમારા છોકરા રહી જશે એમને કઈ હા એવી રાજ નહી ભાવ થી ક્યારે ભરી જાય રાખવાની જરૂર સારું એ વાત નું કશું માલ નથી તમારી સહી જોશે કે હા અમે કબૂલ છીએ તો વ્યવસ્થિત વાર્તા વાર નથી લાગતી સમજાય છે ને આ કેટલા બધે મારે એ થઈ ગયા આગા પાસે થઈ ગયા તો એ આગે પડી ગયા ત્યાં આગે પડી ગયા સંસ્કારી હોય પુરુષ શ્રીમંત હોય તો સંસ્કારી હોય અને નહીં તો પૈસા ખૂટી પડ્યા ત્યારથી છોકરા સારા રહેશે. શું કહ્યું? ખૂટી પડે પછી છોકરા સારા રહેશે, નહીં તો છોકરા લોકોના બગડી ગયા. છોકરા ખોયા ભલે, લક્ષ્મી ભલે કમાયો. શું કહ્યું? તો તમે છોકરા કમાઈને બેઠા કેવા રહ્યા છે? કે જૈન નો ને ગમે તેવો થાય. પાંચ બે ઓગણસી રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી સવારે. શબ્દ બ્રહ્મ એનાથી પર ચાર વેદ ની ઉપર ગયેલા હોય તેમ જગત આખું શબ્દ બ્રહ્મ છે. એ તો છે, એનાથી આગળ, એનાથી આગળ ને ટોપ બસ્ટેડ છેલ્લી દશા, છેલ્લી દશા જગત નો આખો બધો અધ્યાત્મ રિલેટિવ અધ્યાત્મ અધ્યાત્મ છે. રિયલ અવિનાશ રિલેટિવ બેન ને બે પ્રશ્ન પૂછ્યા મેં, તેમણે બહુ સેટિસફેક્ટરી જવાબ આપ્યા મને, બહુ સેટિસફેક્ટરી. તો મેં એમને કહ્યું તમે ગુરુ બરાબર પકડ્યા છે અને ગુરુ ના ચરણાદિંદ માં બધા જ દેવો નો વાસ છે, કોઈ દેવ બાકી નથી રહેતો. એ ઉપરથી કોન્ટેક્ટ કરાવો કે હું એમનો કોન્ટેક્ટ કરાવું. મેં કહ્યું તો અમારા દાદા થાય. ઘરેથી એમની ભાણી થાય. આ બધા અમારા મા બાપ જેવા. તમારા બધા કલાક માં મોક્ષ સારા થયેલા છે. છે ને તો વાત કરી. તમારી જગ્યા આ સાચો છે, મોટા મોટા ડિસાઇપલ આ થશે. કારણ કે એમની પાસે જે જ્ઞાન નો વિષય છે, એક તો પોતે તો સારું એજ્યુકેશન લીધેલું છે, એ તો આપણે સમજાય કે બાહ્ય આ તો બધું ડિગ્રી કોર્સ નહીં બધું, પણ જે આંતરિક જે છે એ પૂર્વજન્મ ના જીવ હોય છે. એ કઈક એમનું કાર્ય બાકી રહી ગયું હોય તો તમે એમને ગુરુ તરીકે જે મળ્યા એટલે એમને થોડી જે એ હતું એ નીકળી ગયું, પડદો દૂર થઈ ગયો, છેક નજીક કોન્ટેક્ટ થઈ ગયો. એટલે ગુરુ ભક્તિ જે છે એ શ્રેષ્ઠ ગણી છે. શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ જે ભક્તિ છે ગુરુ ભક્તિ છે. અને પેલા ગોરખ પંથ માં તમને છે ને ખબર કે ગુરુ ભક્તિ ઉપર રાખું લીધેલું છે. મત્સ્યનાથ ને ગોરખનાથ ને ગોપીનાથ ને નેમીનાથ ને સંત જ્ઞાનેશ્વર, એ બધાનું આ રીતે છે. સંત જ્ઞાનેશ્વર, સંત જ્ઞાનેશ્વર આમ કરી અને કોઈ માણસ હોય મળવું પડે. જય સચ્ચિદાનંદ કહું એની સાથે બધું મળતું રાખે, એનું નામ જય સચ્ચિદાનંદ. હમણાં જ મેં એ પુસ્તક વાંચ્યું, બહુ યાદ આવે. અહીં બેઠેલા જોયા ને તો મને નિવૃત્તિનાથ સંત જ્ઞાનેશ્વર નો દાખલો યાદ આવે. હમણાં જ મેં એ પુસ્તક વાંચ્યું હતું, બાકી આમ ખાસ વાંચતો નથી, એમાં પણ ઇન્ટરેસ્ટ નથી. આવે અંદર હોય પછી શું કરવું? એમાં સ્તુતિ નું વચન છે ને, સ્તુતિ કો દેવ મનઃ સાક્ષી મનો મે દૃશ્યતે મે આત હિ દેવસ્તમે વાસી કો દેવ ઇતિ સ્તુતે. હે આપ ભાવી વકીલ, તમે આ વિજ્ઞાન શું છે? ભાવી વકીલ થી સમજાવશે તમે ધર્મ સંદેશ માં વાંચ્યું તું આખું? ના વિજ્ઞાન છે, તત્વ શું છે? ચેતન તત્વ ચેતન ચેતન એ શું છે? અવર્ણનીય છે, અલગ તરીય છે. ચેતન તત્વ કોઈ દાડો કોઈ જોયું જ નથી. જળ ને ઓળખે પણ ચેતન ના ઓળખે. સંત જ્ઞાનેશ્વરે પેલા ઓટલા ને ઉડાડ્યો હતો અને એને ચેતન તત્વ આપ્યું, એમ કે જળ છે એને ચેતન આપ્યું. એ સિદ્ધિઓ બધી જાત જાતિ હોય ઉભી થાય છે હૃદય ને ચોખ્ખો લઈને. પણ એમાં આપણને શું ફાયદો થયો? હું કહું છું ઓટલો સાર્યો, એમાં આપણને આત્મા પ્રાપ્ત થયો? આત્મા કોઈને પ્રાપ્ત થયો નથી. આ બધા બહુ અમારા ખોટી બધી સમજણ ને. આત્મા મહાવીર સ્વામી ને થયેલો હતો સમજણ ને. ગૌતમ બુદ્ધ આત્મસાક્ષાત્કાર ટોપ લેયર ઉપર હતા. ગૌતમ બુદ્ધ બુદ્ધિ ના ટોપ લેયર ઉપર હતા. એથી જો બે પ્રશ્ન બધા બહુ સરસ પૂછી શકે મને શોર થયો. પણ તમને રન સાંભળવાનું વધશે. હું તો દરેક સંત પુરુષ પાસે મને મજા આવે છે. પૂછ્યો ને જે પૂછ્યું બધું પૂછાય. મળ્યું જતું હોય તો ગૌતમ બુદ્ધ ને નહીં ઉપાધિ થયા કરે. કોઈ તો પતિઓ જતો હોય તો બહુ દુઃખ થયા કરે. માવી ને કશું ના થાય.